શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 35 પદ્મિની વિદ્યાને અધીન રહેનારી 8 નિધિઓનું વર્ણન. કૃષ્ણકીએ કહ્યું, ભગવાન આપે સ્વરોચિસ અને સ્વારોચિસનું બધું વૃત્તાંત અમને વિસ્તારથી કહ્યું. હવે સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરાવનારી પદ્મિની વિદ્યાને અધીન જે જે નિધિઓ છે તેનું વિસ્તારથી વર્ણન કરો. માર્કંડેયજી બોલ્યા, બ્રહ્મન, પદ્મિની નામની જે વિદ્યા છે તેના અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીજી છે. તેઓ સંપૂર્ણ નિધિઓના આધાર છે. પદ્મ, મહાપદ્મ, મકર, કચ્છપ, મુકુંદ, નંદક, નીલ તથા શંખ આ 8 નિધિઓ છે. દેવતાઓની કૃપા તથા સાધુ મહાત્માઓની મહાત્માની સેવાથી પ્રસન્ન થઈને જ્યારે આ નિધિઓ કૃપાદૃષ્ટિ કરે છે તો મનુષ્યને સદા ધન પ્રાપ્ત થાય છે. હવે તેમના સ્વરૂપનું વર્ણન સાંભળો. પદ્મ નામની જે પ્રથમ નિધિ છે તે સત્વગુણનો આધાર છે. તેના પ્રભાવથી મનુષ્ય સોનું, ચાંદી અને તાંબુ વગેરે ધાતુઓનો વિપુલ માત્રામાં સંગ્રહ અને ખરીદ વેચાણ કરે છે. એટલું જ નહીં, તે યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે, દક્ષિણા આપે છે તથા સભાગૃહ અને મંદિર બનાવે છે. મહાપદ્મનાભ નામનો બીજો નિધિ છે, તે પણ સાત્વિક છે. તેને આશ્રિત થયેલા મનુષ્યમાં સત્વગુણની પ્રધાનતા હોય છે. તે પદ્મરાગ વગેરે, મણી, મોતી અને મૂંગા વગેરેનો સંગ્રહ અને લેવેચ કરે છે. યોગી પુરુષોને દાન આપે છે અને તેમને માટે આશ્રમ બનાવડાવે છે તથા સ્વયં પણ તેમના જેવા સ્વભાવનો થઈ જાય છે. તેમના પુત્ર પૌત્રો વગેરે પણ તે જ સ્વભાવના થાય છે. મહાપદ્મ નિધિ મનુષ્યની 7 પેઢીઓ સુધી તેનો ત્યાગ કરતો નથી. મકર નામનો ત્રીજો નિધિ ખજાનો તમોગુણી હોય છે. તેની દ્રષ્ટિ પડવાથી સુશીલ મનુષ્ય પણ પ્રાયઃ તમોગુણી થઈ જાય છે. તે બાણ, ખડગ, રૃષ્ટિ, ધનુષ્ય, ઢાલ તથા કવચ જેવી વસ્તુઓનો સંગ્રહ કરે છે. રાજાઓ સાથે મૈત્રી કરે છે. સુરવીરતાથી જીવિકા ચલાવતા ક્ષત્રિયો તથા તેમના ચાહકોને ધન આપે છે. અસ્ત્ર શસ્ત્રો સિવાય બીજી કોઈ વસ્તુના ક્રય વિક્રયમાં તેનું મન લાગતું નથી. આ નિધિ એક જ મનુષ્ય પૂરતો સીમિત રહે છે, તેના પુત્રોની સાથે રહેતો નથી. તે મનુષ્ય ધનના કારણે લૂંટારાઓના હાથે અથવા યુદ્ધમાં મરાઈ જાય છે. કચ્છપ નામનો જે નિધિ છે તેની જેના પર દ્રષ્ટિ પડે તે મનુષ્ય તમોગુણી થઈ જાય છે, કેમ કે તે પણ તામસી નિધિ છે. તે મનુષ્ય બધો વ્યવહાર પુણ્યાત્માઓ સાથે જ કરે છે, પરંતુ કોઈની ઉપર વિશ્વાસ કરતો નથી. જેમ કાચબો પોતાના બધા અંગોને સમેટી લે છે, તે પ્રમાણે તે પણ બધી બાજુથી રત્નોનો સંગ્રહ કરીને તેમની રક્ષા માટે વ્યાકુળ રહે છે. ધન નષ્ટ થઈ જવાના ભયથી ન તો તે દાન કરે છે અને ન તેને પોતાના માટે પણ વાપરે છે. તે તો ધનને જમીનમાં દાટી રાખે છે. તે નિધિ પણ એક પેઢી સુધી જ રહે છે. મુકુંદ નામનો જે 5મો નિધિ છે તે રજોગુણમય છે. તેની દ્રષ્ટિ પડવાથી મનુષ્ય રજોગુણી થાય છે અને વીણા, વેણું અને મૃદંગ વગેરે વાદ્યોનો સંગ્રહ કરે છે. તે નાચનારા ગાનારાઓને જ ધન આપે છે તથા સુત, બંદી, નટ વગેરેને હંમેશા ભોગની વસ્તુઓ અર્પણ કરે છે. આ નિધિ પણ એક પેઢી સુધી જ રહે છે. આથી અલગ તે નંદ નામનો મહાનિધિ છે. તે રજોગુણ અને તમોગુણ બંનેથી સંયુક્ત છે. તેની દ્રષ્ટિ પડવાથી મનુષ્ય વધારે જડતાને પ્રાપ્ત થાય છે. તે સમસ્ત ધાતુઓ, રત્નો અને પવિત્ર ધાન્ય વગેરેનો સંગ્રહ તથા લેવેચ કરે છે. મહામુને, તે મનુષ્ય સ્વજનો તથા ઘેર આવેલા અતિથિઓનો આધાર હોય છે, પરંતુ અપમાનની થોડી વાત પણ સહન કરતો નથી. જ્યારે કોઈ તેની સ્તુતિ કરે છે તો તે બહુ પ્રસન્ન થાય છે. સ્તુતિ કરનાર યાચક જે જે વસ્તુની ઈચ્છા કરે છે તે બધી તેને આપે છે. તેનો સ્વભાવ કોમળ બની જાય છે. તેને ઘણી સ્ત્રીઓ હોય છે. તે સંતાનવતી અને સુંદર હોય છે. નંદ નામની નિધિ 8 ભાગથી વધતા 7 પેઢી સુધી મનુષ્યનો સાથ આપે છે. તે બધા પુરુષોને દીર્ઘાયુ બનાવે છે અને દૂરથી આવેલા બંધુ બાંધવોનું ભરણ પોષણ કરે છે. પરલોક પ્રતિ તેના મનમાં આદર હોતો નથી. આ નિધિને પ્રાપ્ત કરનાર પુરુષ સહવાસીઓ પર સ્નેહ રાખતો નથી. પહેલાના મિત્રોથી ઉદાસીન થઈ જાય છે અને બીજાઓ સાથે પ્રેમ કરે છે. એ જ પ્રમાણે જે મહાનિધિ સત્વગુણ અને રજોગુણ બંનેને ધારણ કરે છે તેનું નામ નીલ છે. તેના સંપર્કમાં આવનાર પુરુષ પણ સત્વગુણ અને રજોગુણથી યુક્ત હોય છે. તો વસ્ત્ર, કપાસ, ધાન્ય, ફળ, ફૂલ, મોતી, મૂંગા, શંખ, સીપી, કાષ્ઠ તથા જળથી પેદા થનારી અન્ય અન્ય વસ્તુઓનો સંગ્રહ અને લેવેચ કરે છે. તે મનુષ્ય તળાવ અને વાવ બનાવે છે, બગીચા તથા નદીઓ પર પુલ બનાવડાવે છે તથા સારા વૃક્ષો રોપે છે. ચંદન અને ફૂલ વગેરેનો ભોગ કરીને યશ પ્રાપ્ત કરે છે. આ નીલ નિધિ 3 પેઢી સુધી રહે છે. શંખ નામનો જે 8મો નિધિ છે તે રજોગુણ અને તમોગુણથી યુક્ત હોય છે તથા તેના સ્વામીને પણ તેના ગુણયુક્ત બનાવી દે છે, બ્રહ્મન. આ નિધિ 1 પેઢી સુધી સીમિત રહે છે, બીજાને મળતો નથી. કૃષ્ટુકે, જેની પાસે શંખ નામની નિધિ છે તેના સ્વરૂપનું વર્ણન સાંભળો. તે પોતાના કમાયેલા ધનમાલનો ઉપભોગ તે એકલો જ કરે છે. તેના કુટુંબીઓ આર્થિક રીતે નબળા હોય છે, પરંતુ શંખ નિધિનો સ્વામી એકલો જ માલ પાણી ઝાપટે છે. મિત્ર, પત્ની, ભાઈ, પુત્ર તથા વધુ વગેરેને કંઈ આપતો નથી. આ પ્રમાણે આ બધા નિધિ મનુષ્યના અર્થના અધિષ્ઠાતા છે. જે નિધિનો જેવો સ્વભાવ કહ્યો છે તેની દ્રષ્ટિ પડવાથી મનુષ્ય તેવા જ સ્વભાવનો થઈ જાય છે. પદ્મિની નામની વિદ્યા આ બધી નિધિઓના સ્વામીની છે. એ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે. અધ્યાય 35 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.